પ્રાણીશી ગતિ તારી થાશે રે, પ્રાણીશી ગતિ તારી થાશે રે, જ્યારે જમના દોતા દેખાશે રે, જ્યારે જમના દોતા દેખાશે રે, પ્રાણીશી ગતિ તારી થાશે રે, પ્રાણીશી ગતિ તારી થાશે રે. હમણા તો રસિયો વાલા મથાઈ, હમણા તો રસિયો વાલા મથાઈ, રહે છે પરત્રિયા પાસે રે, હા રહે છે પરત્રિયા પાસે રે, પ્રાણીશી ગતિ તારી થાશે રે, જ્યારે જમના દોતા દેખાશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે. સંત તણી સોબત તને ના ગમે, સંત તણી સોબત તને ના ગમે, રીઝે જગત તમાશે રે, રીઝે જગત તમાશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે, જ્યારે જમના દોતા દેખાશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે. કોઈનો સુખ દેખીને દાઝે, સુખ દેખીને દાઝે, એવો મલિન તારો આશે રે, એવો મલિન તારો આશે રે, પ્રાણી શી ગતિ તારી થાશે રે, જ્યારે જમના દોતા દેખાશે રે, પ્રાણીશી ગતિ તારી થાશે રે. બ્રહ્માનંદ કહે જોઈતા ન ગોરુ, બ્રહ્માનંદ કહે જોઈતા ન ગોરુ, ફૂલી સમાય તો જાશે રે, ફૂલી સમાય તો જાશે રે, પ્રાણી શ્રી ગતિ તારી થાશે રે. જ્યારે જમના દૂત દેખાશે રે, પ્રાણી શ્રી ગતિ તારી થાશે રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખ સાગર હરિ વર સંગ સુખ માણજો, સુખ સાગર હરિ વર સંગ સુખ માણજો. અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો, અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો. પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું, પુરુષોત્તમ સાથે પૂરણ પણ થયું. આપણ તુલ્ય નહીં કોઈ બીજો આજો, આપણ તુલ્ય નહીં બેગી બીજો આજો. સુખ સાગર હરિ વર સંગ સુખ માણજો, સુખ સાગર હરિ વર સંગ સુખ માણજો. રવિ મંડળ રાત તણુ દુખ નવ નડે, મંડળ રાત તણુ દુખ પારસ પામે ધન દુર્બળતા જાય જો, પારસ પામે ધન દુર્બળતા જાય જો. તેમાં પ્રગટ પુરુષોત્તમની જે જે મળે, તેમાં પ્રગટ પુરુષ મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો, તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો. સુખ સાગર હરિ વર સંગ સુખ માણજો, સુખ સાગર હરિ વર સંગ સુખ માણજો. તન અભિમાન તજે પૂરણ સુખ પામિયે, તન અભિમાન તજે પૂરણ સુખ પામિયે. શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો, શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો, જાણી લેજો અતિ ઉત્તમ સાગર હરિ વર સંગ સુખ માણજો, સુખ સાગર હરિ વર સંગે સુખ માણજો. સજાનંદ સ્વામી મહારાજ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યાના હક ના મારો બધા મથી માથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યાના હક ના મારો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. મનથી માને લખાય બધાય મારા, મનથી માને લખે બધાય મારા, માની લે જીવડા તારા કે મારા, માની લે જીવડા તારા કે મારા. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારી દીકરીને અમારી માત છે, અમારી દીકરીને અમારી માત છે, અમારી ઘરવાળીને અમારો બાપ છે, અમારી ઘરવાળીને અમારો બાપ છે. મોવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે, મોવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. જનની જનતા એ જન્મ રે દીધો, જનની જનતા એ જન્મ રે દીધો, પાળી પોષીને તાને મોટે રોકીધો, પાળી પોષીને તને મોઢે રોકીધો. પરણા પછી માતા તામ જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, પરણા પછી માતા સામો જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કેટલાક ગયા ને કેટલાક જવાના, કેટલાક ગયા ને કેટલાક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વયં પ્રકાશ કહે હરિને ભજી લ્યો, સ્વયં પ્રકાશ કહે હરિને ભજી લ્યો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લ્યો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લ્યો. હારે તારા સાચા સંગાતે પ્રભુ વિના નથી રે, કોઈ કોઈનું નથી રે, તારા સાચા સંગાતે પ્રભુ વિના નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કલ્યાણના હકના મારો બધા માથી માથી રે, કોઈ કોઈનું નથી રે. અયાના હક ના મારો બધા માથી માથી રે, કોઈ કોઈનું નથી રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિત યસ્યાસ્તિ વે મંગલ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતા નૃણાં પરમંગલ વક્રમંગલકુશ્ચ પાદચલિતાં યસ્યાખિલમંગલં સોયમંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 46મું મરણ દોરીનું અને એકાંતિક ધર્મમાંથી પડ્યાનું અરશદભાઈ યાદ રાખજો, પૂછીશ, સરસ વાતો આવવાની છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના પોષવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ ને પીળી છીટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને ઝાંજ મૃદંગ લઈને સંત કીર્તન ગાવતા હતા. પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારને વિશે જે સત્પુરુષ છે હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણવૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહીં, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. કાંજે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિશે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મના સ્થાપન કરવાને અર્થે જ નથી થતા. કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે, માટે એટલા સારું જ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તે પ્રવર્તાવવાને અર્થે થાય છે, અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો, અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 46મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હલો હર્ષદભાઈ, તમે જ કયો પહેલા એકાદો શબ્દ. શું આવ્યું લે અસુભાઈ, તમે કયો? ક્રોધે કરીને લીધો હોય ને તો સર્પ નો દેવ આવે, એમ અલગ અલગ દોષ ના જેવા લઈ એવા એવા જન્મ મળે. સરસ. વચનામૃત નું નામ શું છે? પેલા બોલ્યા હતા, શું નામ છે? જીવન દોરીનું અને એકાંતિક ધર્મનું સ્થાપન, સોરી મરણ દોરીનું, મરણ દોરીનું છે, મરણ દોરીનું અને એકાંતિક ધર્મમાંથી પડ્યાનું. તો આમાં મરણ દોરી શું? આમાં નામ આવ્યું મરણ દોરીને એકાંતિક ધર્મમાંથી પડ્યાનું. તો મરણ દોરી હું ને એકાંતિક ધર્મમાંથી પડ્યા એ હું? ભૂમિશ ભગત, તમને કંઈક સમજાવણ આખું વચનામૃત આવ્યુંમાંથી. મરણ દોરી એટલે હું છું આમાં? હલો સાયન્ટિસ્ટ, આવ્યું કઈ? મરણ દોરી શું આવ્યું એમાં? પણ એ તો શું પણ એમ હું પ્રવીણભાઈ મરણ દોરી હું મરણ દોરી એટલે અભાવ. અભાવ કીધો, ભગવાનના ભગતનો અભાવ લે તો એકાંતિક ધર્મમાંથી પણ પડી જાય અને એકાંતિક ધર્મમાંથી પડવું એ મરણ દોરી. બીજું મધ્યનું, આ મધ્યનું 46મું વચનામૃત છે, એનું નામ છે મરણ દોરીનું. અને મધ્યનું 28 થોડાક સમય પહેલાં આપણે આવ્યું હતું, એનું નામ છે જીવન દોરીનું. એમાં શું વાત આવી? શું વાત હતી? જીવન દોરી એટલે શું? અહીંયા મરણ દોરી, ભગવાનના ભગતનો અભાવ લેવો એ મરણ દોરી. મહારાજ કહે કે ભગવાનના ભગતનો અભાવ જેને આવ્યો એ તો કેટલાય જન્મ સુધી એનો છૂટકો નહીં થાય, એનો કોઈ પારે અમારીથી પણ છૂટકો ન થાય. મહારાજ કહે ભગવાનના ભગત, મહારાજે શું કીધું કે પંચ મહાપાપ કર્યા હશે ને અભાવ નહીં લીધો હોય ને તો એનો કોઈક કાળે છૂટકો થશે. પંચ મહાપાપમાં ખબર પડે અમિત ભગત, પંચ મહાપાપ હર્ષદ ભગત, વિઠ્ઠલ ભગત, પંચ મહાપાપ પણ આમ ગોખાયું તું જોવે. ગુરુ સ્ત્રીનો સંગ, ઓલું દ્રવ્યની ચોરી, બ્રાહ્મણની હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ, એ ચારેયનો સંગ કરનારો હોય એવા એ ટોટલ પાંચ, એનો સંગ કરનાર કોઈ હોય ને તો એ મહાપાપી કીધો, બહુ મોટા પાપ કીધા. અને આ આ માનવ જાતિની અંદર બ્રાહ્મણ છે ઉત્તમ જાતિ કહેવાય. આપણા શાસ્ત્રીજી મહારાજ હતા ને બ્રાહ્મણોને બહુ આદર આપતા, કોઈ ભૂદેવ હોય તો એની પૂજા કરતા, એની રિસ્પેક્ટ બધી રાખતા બધી રીતે. અને શ્રીજી મહારાજે પણ બ્રાહ્મણોની ખૂબ પૂજા કરી. બ્રાહ્મણો આવું ઊંધા હાલે ઘણી વાર, તો મહારાજે દરબારોને ભાઠા લઈને ઊભા રાખ્યા કે બ્રાહ્મણો કંઈ બીજો ઝઘડો ન કરે અને લાડવા ખવડાવવા. બોલો, ચોરાસી કરી મહારાજે. મહારાજ બ્રાહ્મણોની બહુ ચોરિયાસું કરી, ચોરાસી કરીને રિસ્પેક્ટ રાખી. તો બધી જાતિમાં બ્રાહ્મણ શું કામ? તો કે બ્રાહ્મણ છે એ આપણી સંસ્કૃતિની રક્ષા કરે. સાધુ અને બ્રાહ્મણ એ ધર્મના રક્ષક છે. જે કાંઈ સમાજની અંદર ધર્મની પ્રવૃત્તિ થાય છે એ સાધુ અને બ્રાહ્મણ થકી થાય છે. કઈ ધર્મ? તો વર્ણાશ્રમ ધર્મ. તો એ પંચ મહાપાપ કર્યા હોય તો એનો કોઈક કાળે ભગવાન કે છૂટકો થાય, પણ અભાવ લીધો હોય એનો છૂટકો ન થાય, એટલે મરણ દોરી. જેણે અભાવ લીધો એ મર્યો. અને આપણને તો હેલું હોય ને, હાવ હે હાવ હેલું, હાલતા લઈ લઈ, અઘરું જ નહીં કાંઈ, હાલતા હાલતા. ઓલા કેમ પહેલા શ્રીજી મહારાજ આ પૃથ્વી ગુજરાતમાં આવ્યા ત્યારે કાઠિયાવાડનું વાતાવરણ હતું, ભાલા ખુલ્લા રાખતા ને નીકળતા, અને ભટ દઈને મારી દઈને તલવાર જોવી હોય ને તો બે ત્રણ માથા ઉડાડી નાખે, કેવીક ધાર નીકળી એમ. એમ આપણે અભાવ લેવો એટલે હાલતા, કાંઈ જરીકે થડકો જ ન લાગે. બોલો, પણ આ દુનિયામાં મોટામાં મોટું પાપ પંચ મહાપાપ. શ્રીજી મહારાજના શબ્દો જો, પંચ મહાપાપ છે એ મોટામાં મોટા પાપ છે. મહારાજ કહે કે જો એણે હરિભગતનો અવગુણ નહીં લીધો હોય ને કોઈ ભગવાનના ભગતનો તો કોઈક કાળે એનો છૂટકો નથી થતો, પણ કોઈક કાળે એનો છૂટકો થશે. પણ જેણે ભગવાનના ભગતનો અભાવ લીધો છે એનો છૂટકો નહીં થાય. તો એ શું થયું? મરણ દોરી થઈ. એકાંતિક ધર્મમાંથી પીડ્યા. તો જીવન દોરી શું? 28મું વચનામૃત આપણે આવી ગયું, જીવન દોરી. એમાં શું વાત આવી? અને જીવન દોરી શું હશે? જીવન દોરી કોને કહેવાય? ભગવાનના ભગતમાં હેત, ગુણ ભાવ, એની સેવા. કોઈ ભગવાનનો ભગત મળી જાય, સેવક ભાવે એની રિસ્પેક્ટ રાખીને એનો ગુણ ગ્રહણ કરે, એની સેવા કરે, એને રાજી કરે, એમાં આત્મબુદ્ધિ બાંધે. કશ્યાપી પ્રાણીનો ઓલો સોરી પુણપેત્રી ધાતુ કે એવું કીધું. કેવી આત્મબુદ્ધિ કરે? કેવી? તો જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે, દેહના સગાવાલામાં આત્મબુદ્ધિ છે. દાદા, કેવી સગાવાલામાં આત્મબુદ્ધિ હોય? હતા કેવી આત્મબુદ્ધિ હોય સગાવાલામાં? હા, હે, હગામાં વધારે હેત હોય કે ભગવાનમાં હેત વધારે હોય? એ બોલાય નહી. હે, હા, એટલે એવું કીધું જેવી દેહને વિશે દેહના સગા સંબંધીમાં આત્મબુદ્ધિ છે, એવો હેત, એવું પ્રેમ, એવો ગુણભાવ ભગવાનના ભગતમાં જો થઈ જાય તો જીવન દોરી તરી જાય, એનું કામ કાઢી જાય. એટલે એ જીવન દોરી બે વચનામૃત મહારાજે મધ્યમાં જ જીવન દોરી અને મરણ દોરી અને આ કેટલા હું 46મું વચનામૃત છું, બોલો 28મું, એટલે નજીક નજીકમાં જ મહારાજે બે વચનામૃત બતાવ્યા. કેવી વાત મહારાજે કરી, બે વચનામૃતમાં એ જ વાત કરી. એટલે મહારાજ કે શરૂઆત તો ત્યાંથી કરી કે ભગવાનના સંત જે છે એને આ સંસારની વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવની લૌકિક પદાર્થની હાણવૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહીં. ભગવાનના સત્પુરુષ હોય એને માટે આ લોક છે. ઘણી વાર કોઈ ભગવાનના ભગત દુઃખી થતા હોય આ લોકના ઓલાને લઈને તો હારો હારે હા હોય આમ દેખાડે ખરું, પણ એના અંતરમાં ન હોય, વો એના અંતરમાં ન હોય. ભગવાનના સત્પુરુષ એકાંતિક સંત છે એને ક્યાંય આ લોકની કાંઈ મોટી હાણ સુધી થતી હોય એ મને મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી તમને ક્રોધ આવે એવું કીધું ને, આ ક્રોધ તમને ક્રોધ ક્યારે આવે? ક્રોધ એટલે હાણ દુઃખ જ છે ને, ક્રોધ ક્યારે થાય? દુઃખ થયું ત્યારે ક્રોધ થાય તરત. તમને ક્રોધ ક્યારે આવે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ ક્રોધ તો આમ તો ન આવે કે એકથી લાખ રૂપિયા સુધીની નુકસાની જાય, હો એકથી લાખ રૂપિયા સુધીની નુકસાની જાય ક્યારે? આજથી 250 વર્ષ પહેલાંની વાત હો, એટલે આજ કેલ્ક્યુલેશન કરવાનું પાછું. અમિત ભગત આપણે ક્યારે ક્રોધ આવે જોવાનું પછી. એકથી લાખ રૂપિયા સુધીની નુકસાની જાય ત્યાં સુધી અમને ક્રોધ ન આવે, પણ જો હવે પણ કોઈ ગરીબને પીડતો હોય તો તરત ક્રોધ આવે. કોઈ ભગવાનના ભક્તનો અભાવ ગુણ લેતો હોય ને એને એને દુઃખી કરતો હોય તો તરત અભાવ આવે, તો તરત ક્રોધ આવે. સ્વામી આવું કીધું. એટલે આ લોકની હાણ સુધી એકથી લાખ રૂપિયા, ગુણાતીતાનંદ સ્વામી શું કે કરોડ કામ બગાડીને, કરોડ કામ એટલે શું? આ લોકનું બધું જે કાંઈ છે એ બધું નાશ થઈ જાય ને તો અમને દુઃખ ન થાય, અમને એમાં હાણ વૃદ્ધિમાં દુઃખ ન થાય. પણ કોઈ જો ધર્મના માર્ગમાંથી પાછો પડી જતો હોય, સત્સંગમાંથી કોઈ પાછો પડતો હોય તો અમને દુઃખ થાય છે. આમ તો આ વચનામૃત છે ને એ સમયમાં લખાણું છે, સંતોએ સંશોધન કર્યું ક્યારે લખાણું. તો મહારાજે એક ચરિત્ર કર્યું, હે ના ના, મહારાજે ચરિત્ર કર્યું કે શું છે, રાખીજો અહીંયા, અહીં રાખીજો, પછી ભગવાન પાસે મૂકી દેશો, મૂકી દેજો બસ. ભલે કોની તમારી કોને? કોંગ્રેચ્યુલેશન, તાળી વગાડો બધાય, ભગવાન સફળ કરે હો. સારું, તો પ્રસંગ એવો હતો, મહારાજ પંચાળા આવ્યા, ઝીણાભાઈના ઓલામાં દરબારમાં હશે એમાં રાત્રે આ શિયાળાનો સમય, શું હોય શિયાળામાં ઢોલ વાગે, ભારતમાં તો શિયાળામાં વાગે ને ક્યાંક ઢોલ, લગ્ન પરણ ક્યારે હોય? શિયાળામાં જ હોય ને, ઉતાણીને એવું બધું પૂરું થાય પછી ક્યાંક ચાલુ થાય કે નહીં? હા, એટલે એ ઢોલ વાગતા હોય છે. તો મહારાજે લીલાદ્રી, મહારાજે કીધું કે આ શું થાય? તો કે મહારાજ કે ફૂલેકું, એટલે શું કે ફૂલેકું? એટલે તો કે ફૂલેકું એટલે મહારાજ કે આ લોકમાં જો આવ્યા, ફૂલ જુવાનિયા હોય, જુવાન થાય દીકરા દીકરી એટલે એના લગ્ન થાય, અને એના લગ્ન પહેલાં આખા ગામમાં એ વરરાજાને ફૂલ ઘોડે બેહાડીને ફૂલેકું કાઢે, ધામધૂમ કરે. મહારાજ કે એવું તો અમે જુવાન થયા છીએ. મહારાજ કે જો મહારાજની લીલા તો જો. મહારાજ કે અમારું તો કોઈથી ફૂલેકું જ ન નીકળ્યું, અમારે કાઢવું છે. તો ઓલા દરબારો કે મહારાજ પણ એ ફૂલેકું થોડું નીકળે, એ તો પહેલાં કેટલો સમય સુધી બધું જોવે ગોતે. શું ગોતે? તો કન્યા ગોતવી પડે લે કે, પણ અમારે તો અમારું તો ન નીકળ્યું કંઈ. મહારાજ કે અમારે ફૂલેકું કાઢવું છે, પણ એમ ન નીકળે. એટલે થોડુંક રગઝગ છે કે ભાઈ ગોતો તો કોને કોને કોણ કે. એટલે એકબીજા દરબારોને પૂછ્યું. તો ઓલા મયારામ ભટ્ટ કે મહારાજ પણ મારે તો બધા દરબારોને કે ભાઈ મારે તો શું છે ગર્ભંગ થયેલો છું અને કાંઈ છે નહીં, નહીંતર તો મારી દીકરીને આપી દો અગડી મહારાજને. ત્યાં બીજા કોક હતા એણે એમ કીધું, પણ ઝીણાભાઈ હતા. તો ઝીણાભાઈ કરી અદીબા તો કે ત્યાર કે, પણ મહારાજ અદીબાઈને પૂછી લો ખાલી એમ. અદીબાઈને જઈને પૂછ્યું તો અદીબાઈ કે હું તો તૈયાર જ છું. મહારાજે આ બધી લીલા કરી અને પછી અદીબાને લઈ આવ્યા મહારાજ પાસે. મહારાજ કે ઓહો આ ગંદવાડો ક્યાં લઈ આવ્યા, કાઢો અહીંથી. મહારાજ ખાવા પીવાનું બંધ કરી દીધું, આમ બધી લીલા પછી કરી. પણ એ સમય વેચ પણ અદીબાને મનમાં સંકલ્પ રહી ગયો, ઓહો મારા કેવા ભાગ કે મહારાજે મને સ્વીકારી. પણ મહારાજે મને સ્વીકારી પણ મારો હાથ જ ઝાલ્યો નહીં. મારો હાથ જો મહારાજ ઝાલે, એકવાર મારો હાથ ઝાલે ને હું કામ મારું કામ થઈ જાય. એમાં પ્રસંગ એવો બહેનો, મહારાજ ગઢપુરમાં બિરાજમાન દરબારમાં બેઠા હશે. એમાં બહેનો દરબારમાંથી કે કામ બહાર આવતા હશે, ક્યાંક હશે અદીબા બહેનો હશે. મહારાજને પગે લાગ્યા, આમથી આંબા શેઠને આવવું. અને આમ મહારાજે લીલા કરી, અદીબાને કે ખંભે હાથ દીધો કે કાંક હાથ પકડ્યો અને આંબા શેઠને દર્શન થયા. આંબા શેઠ તો આમ આભા થઈ ગયા, દાંતણ એવા છે ફટ દઈને મૂકીને વૈયા જ ગયા. ઓ પછી બીજે દિવસે ન એવા દાંતણ લઈને મહારાજ રાહ જોતા રહ્યા. ત્રીજે દિવસે નહીં, ચોથે દિવસે નહીં, પાંચેક દિવસ થયા મહારાજનો આંબા શેઠ ન દેખાણા. એટલે મહારાજ કહે મુક્તાનંદ સ્વામી આ આંબો હમણાં અઠવાડિયાથી દેખાતો નથી, તો હુકાઈ ગયો લાગે છે. સ્વામી કે મોટી ખોટ ગઈ છે, પણ હવે આ હાથી ખૂટ્યો એને તો કાઢવા માટે તો એવા જ કોઈક શક્તિશાળી જવું જશે ને. હા મહારાજ તમે જાઓ. અને મુક્તાનંદ સ્વામી ગઢાળી ગયા, આંબા સાહેબને સમજાવ્યા, થોડોક સત્સંગ કરાવ્યો અને સમજણ આવીને બહુ પશ્ચાતાપ થયો. મહારાજ પાસે આવ્યા, મહારાજની દંડવટ કરીને માફી માગી. મહારાજ મને મનુષ્ય ભાવ તમારામાં આવી ગયો, હવે મને ક્યારે મનુષ્ય ભાવ કલ્પાય નહીં. એટલે એ જ્યારે આ ઘટના ઘટી ત્યાર પછી તરત જ આ વચનામૃત લખાણ. મહારાજ કે આ સત્સંગની અંદર કોઈ ભગવાનનો કે ભગવાનના ભગતનો અભાવ આવે ને એ મોટી મરણ દોરી છે. અને એકાંતિક ધર્મમાંથી પડી જાય. આંબા શેઠ એકાંતિક, કેવા પરમ એકાંતિક, મહારાજને માટે સર્વસ્વ હગાહાઈ કરતા. એવું ક્યાંક સાંભળ્યું છે કે એને ક્યાંક હતા ચાર પાંચ દીકરા હશે. મહારાજને પૂછ્યું, મહારાજ કેટલા દીકરા? તો કે બે દીકરા છે. તો દરબારો કે ભણું આ મોટો ભગત અને માળો ખોટું બોલતો છે, એને તો છે ચાર દીકરા ને બે કેમ બોલે, ચાર પાંચ હતા એટલા છે ને કેમ ખોટું બોલે મહારાજ? પછી મહારાજ પૂછ્યું કે સંપત્તિ કેટલીક છે? મહારાજ 50,000 કે એવું કાકા છે. અને ગાયું ભેંસું? તો કે 4-5. અને પાછું ઘણું હતું. એટલે દરબારો કે મારું ભગવાન પણ ખોટું બોલે છે. પછી આંબા શેઠે ખુલ્લું કર્યું, હું મહારાજ તમારે અર્થે ને સાધુને અર્થે જે વપરાણું જેટલું છે ને એટલું મારું, અને બાકી બધું બળેલું જ છે. એ સાધુને સત્સંગને અર્થે 50,000 રૂપિયા વપરાણા છે એ જમાનામાં, હો 50,000 રૂપિયા વપરાણા એટલે મારા, અને ચાર દીકરા છે એમાંથી બે સત્સંગ રાખ્યા છે, તમારું ભજન કરે છે એટલે મારા, અને ભેંસો તો ઘણી દુજાણત ઘણા, પણ સાધુને સત્સંગને અર્થે બે ભેંસો કામમાં આવી જ્યાં ચક દીધી છે મહારાજના દરબારમાં એટલે એ મારી, આ બાકી બધું તો છે એમને મારે વ્યવહાર હેલા કરે. આવી એની સમજણ હતી, અને તો પણ થોડોક મનુષ્ય લીલા ભગવાને કરી ત્યાં, તો ભગવાન મનુષ્ય લીલા કરે એમ ભગવાનનો ભગત ક્યારેય મનુષ્ય લીલા કરતો હશે કે નહીં? એને તો હાલતા મનુષ્ય લીલા જ હોય, ભગવાનના ભગતને સ્વભાવ ભેગા જ હોય, સ્વભાવ દેખાય મનુષ્ય લીલા, અને એના સ્વભાવ જોઈને આપણને અભાવ આવે તો મહારાજ કે સત્સંગમાંથી પડી જાય મરણ દોરી. એટલે એ મરણ દોરીનું વચનામું છે. મહારાજ કે મોટા એકાંતિક સંત હોય, મોટા એકાંતિક ભક્ત હોય, એને આ લોકની હાણ હુતી ગમે એવી થાય ને થડકો જ ન લાગે, એને દુઃખ ન થાય. એને દુઃખ તો એમાં થાય કે કોઈ સત્સંગમાંથી પાછો પડી જતા હોય, એનો જીવ કંઈક સત્સંગમાંથી અભાવ લઈને પાછો પડતો હોય તો દુઃખ થાય. મહારાજને ખુદ દુઃખ થયું કે આંબો પાછો પડી ગયો, એને પાછો કાઢવો જશે, સત્સંગ કરાવવો જશે. ઓલા હરખા પટેલ પગ ધોવા ગયા પાછો ન આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામી કે ભગત તો હતા જ ને, કંઠી બાંધી હતી, સત્સંગી હતા, મંદિર બાંધ્યું હતું, અને સત્સંગમાંથી પાછા પડી જાય તો એનું જીવ આખું જીવનું જાય, જન્મ મરણ આખી લોકચોરાસી માથે લાગે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની ચિંતા થઈને ઘરે ગયા એની સમજાવવા માટે. બોલો. એટલે સત્પુરુષને એમાં ચિંતા થાય, અમિત આપણને શેમાં ચિંતા થાય? તિમિર ભગત શેમાં ચિંતા થાય? જો બાડાવળી થઈ ગઈ હોય તો ચિંતા થાય, ક્યાંક ઊંચા નીચું થાય, આ લોકમાં ક્યાંક હાણ ઉધી થોડીક થાય તો આપણને તરત ચિંતા થાય. હો એ ભૂમેશ ભગત આપણે આમ નીકળ્યા હોય અને ખિસ્સામાં $200-500 હોય અને એમાંથી $100ની નોટ ક્યાંક પડી ગઈ હોય તો ચિંતા થાય કે ન થાય? હે, ચિંતા થાય. હો પણ માનસી પૂજા એકાદી ઓછી વતી થઈ હોય તો થાય ચિંતા? માળા દરરોજ દહનનો નિયમ લીધો હોય ને પાંચ જ ફરી તો થાય ચિંતા? એમાં ચિંતા નથી થતી. હું કામ આપણે આ લોકનું વધારે મહત્વ માન્યું છે, અધ્યાત્મ માર્ગનું પોતાના જીવનું જે કરે છે ધર્મ નિયમ એ મહત્વ એટલું નથી માન્યું. આ છોકરાઓ ગુરુકુલમાં ભણવા આવે ને, તમે આવ્યા છો ને, તમારી ચીઠીઓ તો આવી જશે માતા પિતાની. ગુરુકુલમાં ભણવા આવે ત્યારે એના મા બાપ ચિઠ્ઠી લખે, છોકરાઓ હોય ને એમાંય ડાયા છોકરા હોય, સેવા પ્રવૃત્તિને ભજન થોડુંક કરતા હોય ને મા બાપને ખબર પડે કે છોકરો થોડુંક વધારે આમ સેવા કરે છે, આમ થોડુંક રાજી તો થાય પણ તોય આમ પાછા ભગત હરિભગતનું ઘર હોય, પછી ચિઠ્ઠી લખે, છોકરા એ તો પછી છોકરા એ આપણે ભણવામાં વધારે ધ્યાન દેવું, હું ભણવામાં વધારે ધ્યાન દેવું, આપણે ભણવા માટે ગયા છીએ એમાં વધારે ધ્યાન દેજો, અને 2% ઓછા આવ્યા છે એટલે વધારે ધ્યાન દેજે તું. યો હું 2% ઓછા, પાછું ઓલું હોતે લખ્યું હોય, બહુ હરિભગત સાચા હોય ને ઓલા હોય ને તો ચોખ્ખું ન લખે, અને થોડા ઘણા હોય તો લખે કે થોડું ઘણી સેવા ને એ બધું કરતો હોય ને તો વાંચવાની બેલમાં ને એમાં બહુ નહીં જવાનું, ધ્યાન રાખવાનું. આવું તો કી શું કામ? મહત્વ માન્યું છે, ઓલું મહત્વ વધારે. 2% ઓછા છોકરાને આવે તો થડકો લાગે, પણ 2 માળા ઓછી પડે તો આપણને થડકો લાગતો નથી. પણ ભગવાનના સંત છે એને થડકો એમાં લાગે છે. ઓહો, આજ મહારાજ ભૂલાણા, આજે માનસી પૂજામાં કેમ બીજો ઘાટ થઈ ગયો, એમાં એને થડકો લાગે. એમાં કોઈ સત્સંગી હોય, હરિભગત હોય અને એને કંઈક ઓછું હતું થતું હોય, એ દુઃખી થતા હોય ને તો એને વધારે દુઃખ થાય. અધ્યાત્મ માર્ગને લઈને સાધના કરતા હોય ને એમાં જો પાછા પડતા હોય તો એને વધારે થાય મનમાં કે બાપડો દાખલો કરે છે અને દુઃખી નથી થઈ શકતો, એમ દુઃખ થાય. તો ભગવાનના ભગતની એમાં દુઃખ થાય. અને આપણને કારણ કે આપણે માલ એમાં માન્યો છે, શેમાં માલ, એમાં માલ માન્યો છે કે એકમાંથી બે, બેમાંથી ત્રણ, ત્રણમાંથી ચાર ફાર્મસી જલ્દી થાય. થાવી જોયો ભગવાનના ભગત મહારાજ કૃપા કરે. પણ હારે હારે એમ થવું જોઈએ, એક માળા કરું છું તો જલ્દી બે માળા થાય, એકમ એક ધારી મહારાજમાં મન રહી. એ સવારની પૂજા 10 મિનિટ થાય છે ને તો હવે 15 મિનિટ કરવીશ, એવું મન થાય ને તો સારું કહેવાય, તો સારું કહેવાય. એ માલ છે. પણ વધારે આ જગતની અંદર શું કે બંગલા બાંધવા, એ ગાડી હોય તો 2-4 વર્ષ એક થાય કે હવે ક્યાંક નવી ગાડી લઈને, કેવી ગાડી, હમણાં તો નવી ગાડી આવી છે ને ઓલા એ ટેસ્લા, ટેસ્લા, ટેસ્લા ગાડીમાં બેસીને પછી ટેસ્લા કરવા, બોલો. એ પણ એને લીધી, તમારે પણ હજી લેવાની તૈયારીમાં હશો, તમે એને ઈશારો કરો, આમ ઈશારા કરે કે આને લીધી જ ગઈ, આપણે બધા એ જ લાઈનમાં છીએ. પણ મહારાજ કે કે ભગવાનનો ભગત હોય એને ચિંતા શેની હોય, કે થોડો કાળ જીવો અને જન્મ મરણ પાસામાંથી આવશે. એ આવો મનુષ્ય દેહ મેળ્યો, મહામૂલો અમૂલ્ય છે, એવો એની જેવી કોઈ કિંમત નથી આ લોકની અંદર, એટલી કિંમતી મનુષ્ય દેહ મેળ્યો છે. પણ આપણે ક્યાં વેડફી નાખીએ કે જે જરાકી સાથમાં, હલો અહીંથી ઊભા થઈ તિમિર ભગત, તમે અહીંથી ઊભા થાઓ અને અહીંયા બાજુમાં પેન પડી હોય અને તમે ઊભા થઈને વૈયા જાઓ તો પેન ભેગી આવે, ન આવે. પણ લઈને ખિસ્સામાં નાખી દીધી હોય તો, લઈને ખિસ્સામાં નાખી હોય તો ભેગી આવે કે નહીં? તો ભેગી આવે. પણ આ દેહ છે, આ શરીર, એનો છેલ્લો શ્વાસ નીકળે ત્યારે હું ભેગો આવે. હે, આ ઓલો મોબાઈલ ભેગો ન આવે, આઈફોન, ટેસ્લા નહીં, પણ ખિસ્સામાં નાખી દેવાય ને, હે, ખિસ્સું જ ન હોય તો પણ આ એટલી બધો દાખલો હેનો છે, હેનો દાખલો આપણે કરતા છું ભાઈ. હે, મહારાજે કીધું કે રોટલા બાજરો ખાવાનું પ્રભુ ભજવાય, એટલે એવું કાંઈ નથી કે પુરુષાર્થ ન કરવો, પુરુષાર્થ કરવાનું જ કીધું છે. પણ આપણી જે ફરજ છે, શ્રીજી મહારાજે આજ્ઞા કીધી તમારે ગ્રહસ્થને કેટલું ભજન કરવું, કેટલી મહારાજની આજ્ઞા પાળવી, એ થાય છે? એમાં એમાં ઓછું વધુ થાય તો આપણને દુઃખ થાય છે? એમાં થડકો આવે છે? એમાં નથી આવતો. અને દરેક જો જોબમાં, આ મારો કોરોના આવ્યો ને હમણાં તો કાંઈ બધું બંધ થઈ ગયું, જોબ વિઝા ધ્યાન રાખવું, જોબ નો વિઝા આવી જોઈએ, કેવું ટેન્શન બધાને, શું કામ? આ લોકોનું જરીક થાય તો, હાણ ઉધી થાય તો બહુ દુઃખ થાય છે, પણ જીવની માટેની નુકસાની થાય છે એનું આપણને ક્યાંય થડકો લાગતો નથી. ભગવાનનો ભગત, ખરો ભગત એ કહેવાય. મહારાજે એમ કીધું, ભગવાનનો ભગત કોણ? કે એને ભગવાનના ભજનમાં કાંઈક અંતરાય આવે તો એને દુઃખ થાય, ભગવાનનું ધ્યાન કરતા એમાં ક્યાંક આડું આવે તો એને દુઃખ થાય, એ ભગવાનનો ખરો ભગત છે. પણ આગળ આપણે વાત કરતા હતા ભેગું કાંઈ ન આવે, પણ ભેગું એક વસ્તુ આવે હો. હે, ભગવાનનું ભજન, ભગવાનનું મૂર્તિ છે એ ભેગી આવે, કારણ કે જીવ છે ને નિરાકાર છે, પણ નિરાકારની અંદર ભગવાન અંતર્યામી સ્વરૂપે અખંડ જીવની સાથે છે, જીવની બાજુમાં જ છે, હો, અતિ નજીક છે, અતિ કિંમતી છે, અતિ સુખરૂપ છે. આપણે આ બધું સુખ માન્યું હોય ને એ સુખ છે, પણ ઓલું તો મહાસુખરૂપ છે ભગવાન, ભગવાન છે એ મહાસુખરૂપ છે. અને એ ભેગા રહી છે, અખંડ ભેગા છે, હાવ નજીક છે, પણ જીવ એને નથી જ ઓળખી, એની સામે જ નથી જોતો. બોલો, જીવથી નજીકમાં નજીક હોય તો ભગવાન છે, પણ જીવ એની સામે નથી જોઈ શકતો, એને જોતો નથી. ઓલા હવે આ જુવાનને ખબર ન હોય પણ તમને ખ્યાલ હોય, મૃગલા હોય ને, મૃગલા એની એમાં એમાં અમુક મૃગ આવે એમાં એની એની અંદર કસ્તુરી, એ કસ્તુરી હોય એના એની ડૂટીમાં નાભીમાં, અને એવી કસ્તુરી એટલે સુગંધીવાળ, બહુ ખુશબુ હોય, બહુ સુગંધ હોય એની, અને એ સુગંધ જોઈને મૃગલું છે એ દોડે કે ક્યાં સુગંધ આવે. મૃગલાની સેન્સો છે ને બહુ સેન્સિટિવ હોય, એક તો કર્ણેન્દ્ર અને નાસાગ્ર નાસાંગ બહુ સેન્સિટિવ હોય, એટલે એ સુગંધ લેવા માટે દોડે, આમથી આમ દોડે, આમથી આમ દોડે, ક્યાં સુગંધ, પણ ક્યાંય મળે, ક્યાં મળે, એને છે તો નાભીમાં જ, પણ એ ઓળખે નહીં, આમ નાક કરે તો ત્યાં દેખાય એટલે સુગંધ આવે, પણ એને એ ખબર નથી પડતી. એમ આપણી પાસે જ ભગવાન છે, અખંડ ઠાકોરજી સાથે છે. મહારાજે કીધું કે જીવની સાથે હું અંતર્યામી સ્વરૂપે, જ્યારથી આ બ્રહ્માંડ સર્જાણું અને જીવને સર્જ્યો છે ને ત્યારથી એની સાથે ને સાથે હું છું, જીવની સાથે, પણ જીવ આમ વળીને પાછું નથી જોતો, ભગવાનની બાજુમાં નથી જોતો, નહીતર મહાસુખ સુખ થઈ જાય. અને એ ભગવાન એની સાથે નહીં, પણ જો ભગવાનનું ભજન કરે, ભગવાનની મૂર્તિને અંતરમાં ધારે તો જીવ મહાસુખ્યો થઈ જાય. પણ જે દુઃખરૂપ છે, જેટલું જેટલું વધારો કરીએ એટલું વધારે દુઃખરૂપ છે, એનો આપણે વધારો કરીએ છીએ, અને એ વધારે આપણે એને એને લઈને પાછા જન્મ મરણ ઊભા કરીએ છીએ, એટલે એ દુઃખરૂપ છે. મહારાજ કે એ આ લોકની હાણવૃદ્ધિ થાય એમાં ભગવાનનો ભગત છે એ દુઃખી સુખી ન થાય. હાણવૃદ્ધિ એ કરીને સુખી દુઃખી નથી થતો, એને તો કોઈ એકાંતિક ધર્મમાંથી એઠો પડે, એકાંતિક ધર્મમાંથી એઠો પડે એટલે ક્યાંક પોતાના ધર્મ નિયમ છે એ ઓછાવતા થાય તો એકાંતિક ધર્મ. એકાંતિક ધર્મ એટલે શું? એક જ જેનો અંત છે, ભગવાન જ જેનો અંત છે, વળી વળીને ભગવાન સામે દ્રષ્ટિ જાતી હોય એને એકાંતિક કહેવાય. પણ એમાં બ્રેક થઈ જાય, ભગવાનની સામે દ્રષ્ટિ ન જાય અને આ વ્યવહાર આ લોકમાં હગા હૈમાં એમાં દ્રષ્ટિ જ રહે તો એકાંતિક ધર્મમાંથી ભગવાનનો ભગત દૂર થયો કહેવાય. અને એનું દુઃખ ભગવાનના ભગત અને એકાંતિક સંતને છે કે ઓહો આને આવા ભગવાન મળ્યા, આવા સાધુ મળ્યા, આવો સત્સંગ ઓળખાણો, અને હવે થોડીક હાટું થોડીક ભૂલ થઈ જાય ને તો એને બહુ મોટી નુકસાની જવાની છે, મોટી નુકસાની થઈ જશે. સદાશિવભાઈ ક્યાંના હતા? ખંભાતના. સદાશિવભાઈ ખંભાતના બહુ મહારાજના અનન્ય ભગત હતા, એકાંતિક ભગત, ગુણાતીત્યાનંદ સ્વામીના શિષ્ય. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવે પણ ધનાઢ્ય, એટલે એણે ખંભાતની અંદર મોટી હવેલી બાંધી, ચાર પાંચ માળની, એ જમાનામાં કિંમતી કોતરણી કરી કરીને, અને એવું ફર્નિચર ને બધું અંદર ગોઠવ્યું. અને પછી ભાઈ ગ્રહસ્થને તો પછી શું હોય, હવેલી બાંધે પછી હોય શું? અમેરિકાવાળાને બહુ દેખાવડો ન હોય ને, શું હોય દેખાડવાનું, વળી વળીને વાત થાય, જીવમાં ઘરી જાય. હવેલી તો બહાર બંધાણી પણ અંદર એવું જીવમાં ઘરી ગઈ હોય તે જાય નહીં. એટલે વડતાલથી સંતોને તેડાવે, આવો સંતો પધરામણી કરો, થાળ કરો. થાળ કરવાનું શું હોય? હવેલી દેખાડવાની હોય કે હવેલી જો એમ. પછી બધી હવેલીને ખૂણે ખૂણે લઈ જાય કે અહીંયા આ રૂમ, અહીંયા આ રૂમ છે, અહીંયા આ ફર્નિચર, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, બધું દેખાડે. આચાર્ય મહારાજને બધું કરે, પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા સમાગમ કરવા માટે જુનાગઢ. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે સ્વામી કે સ્વામી એકવાર ખંભાત આવવું જોશે, હો જરૂર આવશું સ્વામી, નવી હવેલી કરી છે, તમારા પગલાં થવા જોઈએ ને, બહુ સારી હવેલી કરી છો. વળી પાછી વળીને તો પાછી બીજે દિવસે ત્રીજી વાતો આવે. સ્વામી સમજી ગયા કે આને હવેલી ઘરી ગઈ છે, ભગત છે, પણ મારો નરકે જાહે થાય એવું હોય. ગોવર્ધન શેઠના માં કે ફઈ ફઈ ફઈ એકાંતિક ભગત હતા, બ્રહ્મરૂપ હતા, સમાધિનિષ્ઠ હતા ને, એવું કાંક હતું, એવા હતા, પણ થોડીક ભૂલ થઈ ગઈ તો આવી સ્થિતિએ પહોંચ્યા પછી નરકે જાય. તો કે આ બાળો મારી પાસે આવ્યો છે ને આ નરકે જશે અને હવેલી કાઢવી જોશે. અને પછી ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી રહ્યા એ તો વાતો, પછી હું બે ચાર વાતો લખી આવ્યો છું, પણ ગુણાતીતાનંદ સ્વામી એવી ખંડન મંડનની વાતો થોડીક કરી. પછી એક દ્રષ્ટાંત દીધું ગુણાતીતાનંદ સ્વામી, કે પેલા એકવાર છે ને બ્રહ્માનંદ સ્વામી ભુજ ગયા, તો ભુજમાં એક હરિભગત હતા, એણે બંગલો બાંધ્યો. તો એ હરિભગત કે તો અહીંયા બંગલામાં પધરામણી કરવા આવો. તો બંગલામાં પધરામણી કરવા આવી ગયા ગુણાતીતાને આપણા બ્રહ્માનંદ સ્વામી. આ સદાશિવભાઈને આખી સ્ટોરી વાત સંભળાવે છે કે અહીંયા પધરામણી કરવા ગયા તો આ બધા માળમાં લઈ ગયા બ્રહ્માનંદ સ્વામીને, ઓલો બધું બતાવે કે આવો હવેલીને એટલો ખર્ચો કર્યો છે ને આમ કર્યું છે ને આમ કર્યું છે. બ્રહ્માનંદ સ્વામી બધા આટો મારતા મારતા કે એલા હવે બંગલો તો બહુ સારો છે, પણ કે હું ના ના કે ગ્રાઉન્ડ ફરજો નાનો છે એમ, ફરજો ફરજો એટલે ગ્રાઉન્ડ તમારા શું કે બેકયાર્ડ કે યાર્ડ, યાર્ડ નાનું છે યાર્ડ. બંગલો સારો છે, વળી પાછી બધું બીજે માળે લઈ ગયા, ત્રીજું બતાવે તો કે યાર્ડ નાનું છે. વળી પાછા કે તો કે યાર્ડ નાનું છે. આમ બે ત્રણ વાર ઘણી વાર બધું બતાવ્યું તો વારે વારે બ્રહ્માનંદ સ્વામી શું કે બંગલો તો બહુ સારો છે હો, બધું સારું તમે બાંધ્યું, પણ એ થોડીક યાર્ડ નાનું છે નહીં. તે ઓલો શેઠિયો કે મારા આવ્યા છે તમને આને શું યાડ યાડ કરે છે, બંગલો જો બોલાવે છે યાડ યાડ કરે છે. પછી રહેવાનું ને ચોખ્ખું બોલ્યા કે સ્વામી પણ તમને તો બંગલો જોવો ને, તમે આવો બંગલો છે યાડ યાડ શું કરો છો. પણ સ્વામી કે માળા કે પણ આ બંગલો તો બહુ સારો કર્યો, પણ તું મરીશ ત્યારે બધા તારી કાણ કાઢવા આવશે તો ઊભા ક્યાં રહે. એટલે ઓલા સદાશિવભાઈ આ વાત સાંભળી ગયા ને, આમ તો ઓલા ભગત ઓલાની ભગતને એમ થઈ ગયું કે સાચી વાત છે કે મરવાનું, મારી મરવાનું છે, અને એને મર દેખાઈ ગયું. પછી તો બધે પાછો વળી ગયો છે, પણ સદાશિવભાઈને પાકું થઈ ગયું કે મારી હવેલી અંદર ઘરી ગઈ છે, કાઢવી પડશે. અને સ્વામીએ થોડેક દિવસ રાખ્યા અને વાતો કરી કરી કરી અને હવેલી કાઢી નાખીને એમાં કરવું અને હાચેન એની હવેલી સળગી. સદાશિવભાઈ જૂનાગઢ ચિઠ્ઠી આવી કે સદાશિવભાઈને માલુમ થાય જલ્દી આવે, આવી બધી મોટી હોનારત થઈ ગઈ છે, નુકસાન થઈ ગઈ છે, જલ્દી આવે. સ્વામી પાસે ચિઠ્ઠી આવી, સ્વામી ચિઠ્ઠી જોઈ રાખી દીધી કે હજી બરાબર ટેસ્ટ કરી લો. વાત કરતા વાર્તા કીધું એટલે ઓલી હવેલી હળગી જાય તો શું થાય. અરે સ્વામી હવે હવેલી તો હું તમારી ભેગો આવ્યો, જો પહેલાં હોત ને તો થાત, પણ હવે કાંઈ ન થાય. હવેલી શું, હવેલીની અંદર બધા હળગી જાય અને હું હળગી જાઉં, દેહ હળગી જાય ને તો કાંઈ ન થાય. સ્વામી કે લે ચિઠ્ઠી. ચિઠ્ઠી આપી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મૂકી દીધી ચિઠ્ઠી. સ્વામી કે પહેલાં ચિઠ્ઠી આપી હોત તો કે સ્વામી એ ટકાવી જાત. પણ કહેવાનું છે એ કે આપણે આ લોકનું જે કાંઈ વધારીએ ને એ જીવની ઘણી વાર મોટું મોટું મોટું કર્યું હોય ને તોય જીવને અડતું ન હોય હો. તોય ભગવાનનો ભગત કેટલો મોટો આઠ આઠ ખેડકો હોય ને તોય જીવમાં અડવા નહોતી, અને ઘણી વાર થોડું કમથું હોય તો અડી જાય, એને એ રૂપ થઈ જાય. વારે વારે એ જ યાદ આવે, માનસી પૂજામાં એ જ યાદ આવે, પૂજામાં એ જ યાદ આવે. જ્યાં સુધી માનસી પૂજા, પૂજાની અંદર આપણને જે આડું આવે છે એ આપણને ભગવાનના ધામમાં જતાં પણ આડું આવવાનું. અને એવું આપણે લખી રાખવું જોઈએ કે ક્યારે થડકો બેસી જાય ને ક્યારે શ્વાસ બેસી જાય કાંઈ ખબર નથી ભાઈ. અને ત્યારે પાછું છે ને સ્વપ્ન જેવું છે, સ્વપ્ન કેટલું હોય, એક ક્ષણિક હોય, એક એક એક ક્ષણમાં કેટલો અલ્પ ભાગ હોય. અને એની અંદર સ્વપ્ન આવે ત્યાં તો આમ આવે. ઓલા જનક રાજાને સ્વપ્ન આવ્યું ખબર છે ને, ખબર છે જનક રાજાનું સ્વપ્ન કેવું હતું. જનક રાજા એ મોટા મહારાજા એટલે આમ મહેલની અંદર પોઢ્યા હતા, સૂતા હતા, અને સૂતા હતા ને એને સ્વપ્ન આવ્યું કે કોઈ મોટા રાજાઓએ સામેથી ચડાઈ કરીને ઘેરી લીધો અને બધી બાજુ ઘેરી લીધો બંગલો હોતા. એમાં રાજા ભાગ્યા ગુપ્ત માર્ગથી, ભાગ્યા ને જંગલમાં નીકળી ગયા. અને જંગલમાં ગયા એમાં ક્યાંક મંદિર મળ્યો, ત્યાં થોડોક આશરો લીધો, પણ કંઈ ખાવા પીવાનું મળ્યું નહીં. વળી હાલા જતા હતા, એમાં ક્યાંક કોઈ કઠિયારા જેવું મળ્યું, તેની પાસે ખીચડી ક્યાંક થોડીક મળી. ખીચડી મળી તો ખીચડી લઈ અને જમવા બેઠા હતા. બે ત્રણ દિવસના ઉપવાસ થઈ ગયા તો રાજાને આમ જમવા બેઠા હતા અને એવા દુઃખી બહુ આમ કરી ગયા ને, ત્યારે ઓલે થોડીક ખીચડી આપી હતી કે થોડુંક ક્યાંક દે ને તો હું મરી જઈશ. ત્યારે એણે થોડુંક દીધું. એ આમ જમવા બેઠા ત્યાં આમથી પશુ નીકળ્યા. પશુ નીકળ્યા ને એમાં બે આખલા બાતતા બાતતા દોડતા દોડતા આવ્યા. અને રાજા જેમ જમવાની તૈયારી કરતા હતા ત્યાં, અને બે બાજુથી આમ દાદા જનક રાજાને રાડ ફાટી ગઈ. રાડ ફાટી ગઈ એમાં એ ઊંઘ ઉડી ગઈ. ત્યાં તો ઘડીખમ્મા થવા માંડ્યું. ચારે બાજુ બધા સેવકો હતા ને, ઘડીખમ્મા શું થયું મહારાજ. મહારાજ કે હતો, મહારાજ કે સભા બોલાવો. તરત સભા બોલાવ્યા. ઋષિ મુનિઓ સેવકોને બધા પોતાના જે ઓલા સાધુ પુરુષ હોય ને બોલાવ્યા. તરત પ્રશ્ન કર્યો કે આ શું અને ઓલું શું, આ સાચું કે ઓલું સાચું, એમ આ સાચું કે ઓલું સાચું. પણ મતભાઈ આ સાચું ને ઓલું સાચું કાંઈ ખબર નહીં. ઓલા કોઈને ખબર ન પડે કે મહારાજા હું પૂછે, કોઈની પાસે જવાબ મળે નહીં. એમાં અષ્ટાવક્ર ઋષિ આવ્યા, એના મુખ્ય ગુરુ. એ આવ્યા અષ્ટાવક્ર ઋષિને પૂછ્યું, મહારાજાએ પૂછ્યું કે ગુરુ પ્રશ્ન છે બોલ. તો કે આ સાચું કે હું ઓલું સાચું, કયું સાચું? અષ્ટાવક્ર ઋષિ કે આને ક્યાંક થયું છે કે ક્યાંક રોગ છે. અને એ તો ભાઈ સમાધિનિષ્ઠ અને ધ્યાની હતા, બહુ સમર્થ હતા. તરત આંખ વેચીને જોયું, ઓહો. જનક રાજાને કહે કે આ ખોટું છે અને ઓલું ખોટું છે. આ ખોટું છે અત્યારે જે તને દેખાય છે, રાજમહેલ, વૈભવ, સૈન્ય, તું, તારા સગાવાલા, જે કાંઈ તને દેખાય છે ને એ ખોટું છે. ક્યારે ખોટું? જ્યારે આંખ વિચારશે એટલે આ બધું ખોટું છે. અને ઓલું તારી આંખ વિચારેલી હતી, એ આંખ ખુલી એટલે બધું ખોટું, બધું ખોટું જ છે, ક્ષણિક છે. એમ આ બધા જે રાજ વૈભવ જેટલું કાંઈ આપણે ખડકીએ છીએ ને એ બધું ખોટું છે. પણ જો ભગવાનનો ભગત એ સમજી રાખે અને એ સમજીને પોતાની ફરજ પ્રમાણે બજાવે, મહારાજની આજ્ઞા પ્રમાણે રહે, તો એનો એકાંતિક ધર્મ છે. મહારાજ વખતે પણ મોટા મોટા ધનાઢ્ય ભક્તો હતા. આજે પણ એવા મોટા એકાંતિક ભક્તો હોય છે, ધનાઢ્ય ભક્ત, ખૂબ ધન સંપત્તિ બધું હોય, છતાંય એને જીવમાં જરીકે અડતું ન હોય. ભગવાનનું ભજન, ધ્યાન, કીર્તન, ધર્મ નિયમ વધારે આકરા થતા જતા હોય, એ એકાંતિક ધર્મનું પોષણ છે. અને ઘણીવાર થોડુંક આ લોકમાં ફાયદા થાય તો પૂજા ઓછી થવા માંડે, ધ્યાન ભજન ઓછું થવા માંડે, સત્સંગ ઓછો થવા માંડે, તો એકાંતિક ધર્મમાં ખોટ છે, એ મોટી ખોટ છે. અને બીજું, મોટામાં મોટી ભગવાનનો ભગત થયા પછી એને એકાંતિક ધર્મમાંથી પડવા માટેનો ભય મોટો હોય ને તો અભાવ, ભગવાનના ભગતનો અભાવ આવો. સ્વામી મહારાજ કહે કે અભાવ જે આવે છે ને એ મોટામાં મોટી ખોટ છે. અને એ અભાવ શેણે કરીને આવે છે? ક્રોધ આવ્યો ને, ક્રોધે કરીને આવે છે, કામે કરીને આવે છે, લોભે કરીને આવે છે, એને આવે છે. કોઈકે બહુ સરસ તમારી ઇંગ્લિશમાં સૂક્તિ આવે છે કે ઓલી મની લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, એવું કહે છે ને, મની લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. એ મની એટલે આ લોકોનું કંઈક ધન સંપત્તિ, ગાડી એક્સિડન્ટ થઈ ગયું, કંઈ બહુ ઝાઝી નુકસાની નથી ગઈ. પણ હેલ્થ લોસ્ટ ઇઝ સમથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ બગડી ગઈ, શરીર બગડ્યું તો થોડીક નુકસાની છે. શું કામ, શું નુકસાની છે? અમિત ભગત, એનો જવાબ દો, તમે હેલ્થવાળા જ છો, થોડુંક બોલો, શું નુકસાની છે? હેલ્થ લોસ્ટ તો શું નુકસાની? એમ હેલ્થ લોસ થાય તો તમને તો ઓલી ઓલા દ્વારા ડોક્ટર તો ખવડાવી પીવડાવીને બધું આપે છે. એ હેલ્થ લોસ થાય ને ભગવાનનો ભજી હકી. ભગવાન કેમ ભજવા? ભગવાનનું ધૂન કીર્તન, આત્મ મંદિરે આવ્યા, શરીર હાલી ન હકો, થઈ શકે? ઘણો ફેરફાર થઈ જાય. ભગવાનનું ભજન ન થાય આ શરીર દ્વારા, એ મોટામાં મોટું કામ તો શરીર દ્વારા ભગવાનને સાધી લેવા એ છે, એ ન થઈ શકે. એટલે હેલ્થ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે કેરેક્ટર લોસ્ટ એટલે આબરૂ, આબરૂ તો તમારા લોકની રીતે આબરૂ કહેવાય, પણ ધર્મમાંથી ભ્રષ્ટ થાય, ધર્મમાંથી પડે તો એનું બધું લોસ થાય. એટલે ધર્મ એટલે એકાંતિક ધર્મમાંથી પડે. લૌકિક ધર્મ જે ચાલશે હો, ક્યારેક ક્યાંક ભૂલ થઈ ગઈ, થોડું ઘણું ધર્મ પાળવામાં ઊંચું નીચું થઈ ગયું, ક્યાંક ખાવા પીવામાં ઊંચું નીચું થઈ ગયું તો ચાલશે, પણ એકાંતિક ધર્મમાંથી જો ક્યાંક ભૂલ. એકાંતિક ધર્મ શું? હું એકાંતિક ધર્મ કીધો અહીંયા, એકાંતિક ધર્મમાંથી લોસ્ટ, શેનો લોસ્ટ કીધો? ભગવાનના ભગતનો અભાવ. ભગવાનના ભગત, ભગવાનના ભગત છે ને એકાંતિક છે, મહારાજ છે, ભગવાનના ભગતને માટે જન્મ ધરે. જો અવતાર લે છે શું કામ? એકાંતિક ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે, એમ કીધું ને. તો એકાંતિક ધર્મ કયો? તો ભગવાનના ભગતને સુખ દેવું, એ એકાંતિક ધર્મનું પોષણ છે. ભગવાનના ભગતને સુખ થાય એકાંતિક ધર્મનું પોષણ, પણ એને જો દુઃખ થયું એવું થયું તો એકાંતિક ધર્મ, એ મરણ દોરી એકાંતિક ધર્મમાંથી પડ્યો. માટે મહારાજ કે સાવધાન, સાવધાની રાખવી બરાબર. એ આ કોરોના આવ્યો, કોરોના તો ચારે બાજુ બધા સાવધાન થઈ ગયા ને, શું કામ? બધા માસ્ક પહેરી રાખીએ, ઓલું રાખીએ, છોકરાઓ બધાને ધ્યાન. અરે સાયન્ટિસ્ટો બધા, મોટા મોટા મિનિસ્ટરો બધા કામે લાગી જાય કે જલ્દી દવા ગોતો, અને દવા ગોતો લાગે ને, અને એટલી કડી મહેનત કરીને આ 6 મહિને ક્યાંક દવા આવી બરાબર. પણ આ જીવને મોટામાં મોટો રોગ લાગ્યો છે જન્મ મરણનો, એની કોઈને દુઃખ થાય છે? એને કોઈને દુઃખ થાય? આવો ડર લાગે છે કોઈને? કોઈને નથી લાગતો. લ્યો ડર એનો લાગે છે શું? કોરોના. અરે ભાઈ મરેલા જ છે બધાય. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જે ભગવાનનું ભજન નથી કરતા ને એ બધા મરેલા જ છે. ઓલા કબીરદાસજી થઈ ગયા બહુ મોટા, કબીરદાસજી મહારાજે એને યાદ કર્યા છે. તો કબીરદાસજી જે થઈ ગયા છે, એ એકવાર કાશીની બજારમાં જતા હતા ને એમાં ઓલો જનાજો નીકળ્યો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એમ કરીને જનાજો નીકળ્યો. એટલે કબીરદાસજીએ ઓલાને પૂછ્યું, એલા તમે આ કેમ રામ બોલો ભાઈ રામ બોલો છો? તો પેલા જોતા નથી તમે કંઈ, ઓલા આ મરી ગયા છે તો એને બાળવા જાય છે એમ. તો પણ કે તમે બધાય બોલો છો રામ બોલો ભાઈ રામ, તો એ કેમ નથી બોલતા? એને બાળવા જાવ છો તો એ બોલવા જોઈએ ને, પણ એ થોડા, એ તો મરી ગયા છે, એ ન બોલે. એટલે કબીરદાસજી કે જે નથી બોલતા રામ બોલો, રામ નામ નથી બોલતા, એ બધાય મરેલા જ છે. એમ જે ભગવાનનું ભજન નથી કરતા ને મરેલા જ છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે તને તો નિમિત્ત કરું છું, આ જે સામે દેખાય ને બધા મરેલા જ છે. એમ જે ભગવાનનું ભજન નથી, આ મનુષ્ય જન્મ મેળ્યો પછી જે ભગવાનનું ભજન નથી કરતા, આત્માના કલ્યાણ માટે જે કંઈ કાર્ય નથી કરતા, એની ચિંતા નથી કરતા, એ મરેલા જ છે, એને મરવાની જરૂર નથી. પણ એને મરવું ક્યું? તો ધર્મ નિયમ એટલે ભગવાનના ભક્તમાંથી ભાવ અભાવ, મનુષ્ય ભાવ આવી જાય. એકાદ બે ગુણાતીતાનંદ સ્વામીની વાતો બહુ સમજવા જેવી, સાંભળવા જેવી છે. 2 મિનિટ લાગશે, 4-5 લખીએ પણ 1-2 વાંચીએ. સ્વામીએ વાત કરી છે, 100 કરોડ રાખના પડીકા વાળીને પટારામાં ભરી મૂકીએ અને તાળા દઈ રાખીએ, અને જે દિવસ કાંઈ કામ પડે અને કાઢીએ તો કંઈ સારું નિસરે, શું નીકળે એમાં? એ શું નીકળે? રાખ એટલે ખબર પડે, શું કહેવાય? યસ યસ યસ યસ. હવે હવે યાદ રાખજે, ગુણાતીતાનંદ સ્વામી કીધું 100 કરોડ રાખ એટલે યસ, યસના પડીકા, પેકેટ, પેકેટ બનાવીને પટારામાં એટલે રૂમમાં પેક કરીને રાખીએ, તાળું દઈને રાખીએ, અને જે દિવસ કંઈ કામ પડે ને કાઢીએ ત્યારે કંઈ સારું નીકળે, શું નીકળે એમાંથી? યસ જ નીકળે ને, યસ જ નીકળે, એમાં શું નીકળે? ત્યારે કહ્યું છે, ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે, મહારાજની મૂર્તિ વિના અને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે. લ્યો તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાવો, અને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાવો, અને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાવો, પણ મહારાજની મૂર્તિ વિના અને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી. આવડ્યો? બહુ ચિંતા કરતા નહીં હોય તમે ધરતા, બહુ લોસ્ટ નહીં જાય. એ ઈશ્વર કોટી મહારાજની મૂર્તિ વિના ને સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી એમ કહીને બોલ્યા છે. સુરપુર, નરપુર, નાગપુર એટલે દેવતાનો લોક, એટલે મનુષ્ય લોક અને પાતાળ લોક, તીન મેં સુખ નાહી, ત્રણેયમાં સુખ નથી. કાં સુખ હરિ કે ચરણ મેં, ભગવાનની બાજુમાં, કાં સંતન કે માહી, કાં સંતોની પાસે ને કાં ભગવાનની પાસે સુખ છે. જો હવે તારે જ્યાં જવું ત્યાં જાજે લેવા માટે હો. હજી બહુ સરસ વાત છે. એક દિવસ સ્વામી સૂતા હતા, ગુણાતીતાનંદ સ્વામી, તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો કે આ સંસારમાં સારામાં સારું હું, સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે. આવું તારે સંતોને પૂછ્યું, સંતો હરિભક્તો હશે ને, ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો ભગવાનને આ સાધુનો સંબંધ થયો તેથી કાંઈ સારું નથી. સારામાં સારું, સારામાં સારું તો આ ભગવાનને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઈ સારું નથી, અને તેથી કાંઈ સારું સમજવાનું પણ નથી. જો અને ભૂંડામાં ભૂંડું તે શું, જે આ ભગવાન અને આ સાધુને વિશે મનુષ્ય ભાવ આવે એટલે અભાવ આવે. આ ભગવાન અને આ સાધુને વિશે મનુષ્ય ભાવ આવે તેથી બીજું કાંઈ ભૂંડું નથી. તે મનુષ્ય ભાવ શેણે કરીને આવે છે, તો જો હવે શેણે કરીને મનુષ્ય ભાવ આવે, અભાવ શેણે કરીને આવે. આમાં વચનામૃતમાં શેણે કરીને કીધું, ક્રોધ, કામ, લોભ એવું કીધું ને, અહીંયા કીધું લોક, ભોગ, દેહ અને ચોથો પક્ષપાત. બહુ સમજવા જો, ગુણાતીતાના સામે સ્પષ્ટ વાત કરી, મહારાજે થોડીક ઊંડી વાત કરી. લોક, આ લોકને લઈને, આ લોકનો કંઈક ફાયદો આપણે ધાર્યો હોય, ભગવાનની પાસે ઈચ્છા રાખી હોય કે આ મને ફાયદો થાય, ન થાય તો અભાવ આવે. લોક, ભોગ, ભોગ ક્યાંક આપણને માન સન્માન ન મળ્યું, આપણો અહંકાર ગહાણો તો અભાવ આવે. અને દેહ, એટલે દેહાભિમાન ગહાય ત્યારે અભાવ આવે. દેહાભિમાન એટલે હું કાંઈક નાની મોટી સેવા પ્રવૃત્તિ કરવાનું કીધું હોય, આજ્ઞા કરી હોય ત્યારે અભાવ આવે, એવું થાય. તો દેહ અને ચોથો પક્ષપાત, આ ચોથું છે ને મહાભયંકર છે. મહાભયંકર હોય ને ચોથું પક્ષપાત, પક્ષપાત તેણે કરીને મનુષ્ય ભાવ આવે છે. હો કહેવાય નહીં પણ મોડું થતું જાય છે, પણ હવે એક બે શબ્દ કહી દઉં. આમ લાઈનમાં આપણે ઊભા હોય હરિભગત, આમ સત્સંગની અંદર લાઈન હોય અને પોતાનો હાળો એટલે પીરસવાની ઓલી લાઈન થઈ ગઈ, થઈ હોય પંક્તિ, અને બુફેમાં પીરસાતું હોય અને આપણે પીરસતા હોઈએ મંદિરની અંદર, અને હાળો લેવા માટે આવે તો, અને બીજો હરિભગત લેવા આવે તો, કાંઈ દ્રષ્ટિમાં ફેર પડતો હશે કે નહીં પડતો હોય. દાદા દાંત કાઢે છે, બીજા કોઈ બોલતા જ નથી કારણ કે બધા ઊભા હોય ને, એટલે કાંઈ ફેર પડતો હશે કે નહીં પડતો હોય, ફેર પડી જાય. પક્ષપાત, પક્ષપાતે કરીને મહાભૂંડું થાય છે, મહાભૂંડું થાય છે, અને એને કરીને અભાવ પણ આવે છે. આ ગુરુકુલવાળા, આ મંદિરવાળા, આ ઓલા ધામવાળા, આ ઓલા ધામવાળા, આ અમારા ધામમાં જ કલ્યાણ, ઓલા પણ એ તો કલ્યાણ, ગુરુકુલમાં તો કલ્યાણ જ નહીં. લ્યો તો ઓલા ઓલા કે અમારામાં કલ્યાણ નહીં, તમારામાં કલ્યાણ નહીં. અરે ભાઈ, આ તો આ નરકનો દરવાજા ખુલ્લા કરીએ છીએ, શું છે આવું ચાલે. અને એમાં બે જણા હરિભગત ભેગા થાય તો એ કાંઈ ન હોય તો કેવો તરત હાલતા ભાવ લઈ લે. મહારાજ કે મરણ દોરી મર્યા, હાલતા ભાવ લઈ લે. એટલે આપણે જે માળા કરીએ, ભગવાનનું ભજન કરીએ, ધ્યાન કરીએ ને, એ બધું બળી જાય, કાંઈ ઉગે નહીં, એવું છે. એટલે આવી વાત, પક્ષ આ વાત પૂરી કરી દઈ. મનુષ્ય પક્ષપાત તેણે કરીને મનુષ્ય ભાવ આવે છે, તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચ વિષયે કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા અને જોળીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે, એટલે ગુણાતીતાને સામે પોતે વાત કરે છે, અમે કાઢ્યા તેમ એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે માથે પણ થયું, ગુણાતીતાનંદ સ્વામી માથે આવું બધું થયું હતું. અને શાસ્ત્રીજી મહારાજ માટે જે જે કોઈ હારા ભગત થાય કે હારા સંત થાય એને બધાને આ બધું ભોગવવું જ પડે છે. કોઈ આ સંસારની અંદર કોઈ હારો ભગવાનનો ભગત હોય ને તો એ જોઈ લો, મીરાબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ, જે કોઈ ભગવાનના ભગત જોઈજો, આપણા ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા સંતો હરિભક્તો જોઈજો, ખૂબ કષ્ટ છે. અને આ લોકમાં પણ જેને સાચું ભગત થવું હોય છે ને એને થોડુંક સહન તો કરવું જ પડશે, તો જ સાચો ભગત થાય. અને સહન નહીં કરી શકીએ તો ક્યાંક ખોટ રહી જાય. તે જીવ થકી ખમાય નહીં ને અકળા એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનીને પામ્યા છે. અને વળી કોઈ અવગુણ લેશે તે પણ પામશે ને તે પાપે કરીને ખાવી વિષ્ટા અને પીવી લેઘશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. આવું સુંદર આ સંતોએ વાતો કરી. આ વચનામૃત, એક એક વચનામૃત એવા દિવ્ય. ખરેખર તો આપણે સત્સંગીએ દરરોજ નિયમ રાખવું જોઈએ, એક વચનામૃત તો વાંચવું જ. મહારાજની આ તો મહારાજની રુચિ, મહારાજની આજ્ઞાને આપણું જીવન છે. કેવી મહારાજ વાત કરે, જીવન દોરી મરણ દોરી, જીવવું હોય મરવું હોય તો આ વચનામૃત વાંચીને એ પ્રમાણે ફોલો કરીએ તો જીવી જઈએ, મરવું હોય તો આ ફોલો કરવાનું, અભાવ અગુણમાં પડવાનું, નહીંતર હાથ જોડવાના અને ઓળખીને થોડુંક દૂર રહેવાનું, પગે લાગી લેવાનું, છઠું વહી જવાનું, પણ અભાવ અગુણમાં બને ત્યાં સુધી પડાય નહીં. આવું સુંદર આ વચનામૃત છે. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, છેલ્લા શ્વાસ સુધી ક્યાંય પણ અમારે તમારા એકાંતિક ધર્મમાંથી ક્યાંયથી અમે દૂર ન થઈએ એવો અમને બળ આપજો, સદાય દિવ્ય દ્રષ્ટિ આપજો, તમારા સ્વરૂપમાં અમને અખંડ વૃત્તિ રહે, તમારું ભજન વિશેષ થાય, એ તમારા આ લોકની અંદર કે હાણવૃદ્ધિ થાય તો એમાં અમને કષ્ટ ન થાય, પણ તમારું ભજન પૂજાપાઠ ઓછા વત્તા થાય તો અમને તરત ખટકો આવે અને એનું દુઃખ થાય, એનું બળતરા થાય, એવું અમને દ્રષ્ટિ અને એવું બળ ભક્તિ દેજો, એવી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હલો મોટું નહીં કરતા, અહીંયા આવી જાઓ. સૂચનાઓ છે બે, તો આપણે હસમુખભાઈ છે અને હસમુખભાઈનો બાળક આનંદ છે, તે સૂચનાઓ આપશે, આપણે બધા ભક્તો સાંભળશું. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી આજે ખૂબ સુંદર વાત કરી જીવન દોરીને મરણ દોરીની. આપણે સૌ અત્યારે ઓનલાઈન દ્વારા આપણે સત્સંગ માણી રહ્યા છીએ. દર સન્ડે સત્સંગ થાય છે, એમાં ખૂબ સુંદર મજાનો સત્સંગ સ્વામી વા કરી રહ્યા છે. આ કરોના કાળમાં ભગવાનની કરુણાથી ઘરે બેઠા ખૂબ મહારાજનો ભજન સાથે સત્સંગનો લાભ લઈએ. સાથે ગયા સન્ડે પણ સ્વામી સુંદર વાત કરી હતી કે આપણે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે, ત્યારે ઉત્તરાયણ પર્વ આપણે સૌ સાથે મળીને ઉજવીએ છીએ. દર વખતની જેમ આ વખતે કંઈક અલગ રીતે આપણે ઉજવ્યું છે કે આ ઉત્તરાયણ વર્ષ આપણે સૌ ઘરે બેઠા અને સમય અનુસાર આપણે જેવી શક્તિ એવી ભક્તિ, અને ઉત્તરાયણની અંદર તો ખાસ આપણે પુણ્યકાળ કહેવાય, જેટલું દાન કરીએ એટલું અનંત અનંત ગણું થઈને પાછું આવતું હોય છે. તો આ સમય દરમિયાન ઘણા બધા ભક્તોએ સ્વામી વાત કરી તે એમ અહીંયા પોતાના સમય અનુકૂળતા મુજબ દર્શન કરી ઠાકોરજીની આગળ પોતાની પુણ્ય કમાઈ કરવા માટે અહીંયા ઘણું બધું ગ્રોસરીનું ડોનેશન આવ્યું છે, સાથે કેશ ડોનેશન પણ આવ્યું છે. લગભગ એમાં $2,424 જેટલું ડોલરનું કેશ ડોનેશન આવ્યું છે. ઘણા બધા ભક્તોના ચેક પણ આવ્યા છે, હજી એની રિસીપ્ટ પણ ફાડવાની બાકી છે. ઘણા ભક્તો હજી સંકલ્પ કરી અને હજી આવ્યા નથી શક્યા, તેઓ પણ અહીંયા આવી જશે. તો આ પુણ્યકાળમાં આટલું સુંદર મજાનું ડોનેશન આપ્યું દમન, એ સૌ હરિભક્તોને તાલીથી વધાવીએ આપણે. સાથે એવી રીતે ગ્રોસરીની અંદર પણ સારી એવી ગ્રોસરીનું પણ હરિભક્તો અહીંયા પહોંચાડ્યું છે. લગભગ 2000 LB જેટલું અહીંયા ગ્રોસરીનું ડોનેશન આવેલું છે. તો એ તમામ ભક્તોને મહારાજ સર્વ પ્રકારે સુખી કરી માટે તાલીઓથી આપણે વધાવીએ દરેક ભક્તોને. અને એ આ પુણ્યકાળ દરમિયાન 8-10 હરિવા હરિભક્તોએ પોતાનું અહીંયા ઠાકોરજીને થાળ અને સંતોને રસોઈ આપી હતી. તો એ માટે એ સર્વ હરિભક્તો સર્વ પ્રકારે સુખી રહે એ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તો, ખાસ અત્યારે આપણા બાળ સંસ્કાર ક્લાસીસો ખૂબ સુંદર ચાલી રહ્યા છે, એ વિશે આપણે આનંદ વાત કરશે. Jai Swaminarayan. We are going to hold an international GOB competition for all Baal Sanskar centers in USA, Canada, UK, and Australia, and it will be held in 3 different phases. Phase 1 will be on March 21st, and every single child is eligible to compete. Phase 2 will be held at your local centers as well, and it will be held on May 15th, and everyone is eligible to compete in that phase as well. And for the final phase, which is phase 3, it will be the grand finale, and the winners from all the different centers will compete in the Brahm Satra, where Pujya Guru Maharaj will be, and Pujya Deva Prasad Dasji Swami will be, and other santos from India. We are also happy to announce our new initiative geared towards the kids of Nilkanth Group. We are going to host a special Q&A for the youth satsang every 2 weeks for 30 minutes starting on January 31st, 2021, and it will be starting at 8 p.m. Eastern Time. We encourage young boys and girls from the ages of 12 and up to join. Jai Swaminarayan. હલો ભક્તો, આપ સૌ ઓનલાઈન દ્વારા સત્સંગ માણી રહ્યા છો ત્યારે આપણા બાળ સંસ્કાર ક્લાસીસનું ઓનલાઈન દ્વારા જ શિક્ષણ અપાઈ રહ્યું છે. તો દરેક વાલીને એક ખાસ નંબર વિનંતી કે સમય થાય ત્યારે અવશ્ય પોતાના બાળકને જે ઓનલાઈન દ્વારા સત્સંગ છે એમાં જોઈન ખાસ કરશો. જય શ્રી સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરવાસી અલબેલાજી કરુણા કરી, અક્ષરવાસી અલબેલાજી કરુણા કરી, ધર્મને ભક્તિ થકી, ધર્મને ભક્તિ થકી દુર્લભ દેહ ધરી. હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ, હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ. બાળ સ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી, બાળ સ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી. મોહનજી નું મુખડું જોતા, મોહનજી નું મુખડું જોતા મેણા રે ઠરી. હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ, હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ. ભવ બ્રહ્માદિક જેવા જેને ભજે પ્રેમ ભરી, ભવ બ્રહ્માદિક જેવા જેને ભજે પ્રેમ ભરી. કાળ કઠોર કહાવે તે તો, કાળ કઠોર કહાવે તે તો ભાગે દૂર ડરી. હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ, હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ. આશિત જન ના ટાળે વાલો અંતર ના હરિ, આશિત જન ના ટાળે વાલો અંતર ના હરિ. દયાનંદ કહે નિર્ભય થાઓ, દયાનંદ કહે નિર્ભય થાઓ એ વાલો વરી. હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ, હિતકારી હરિ રે સખી, હિતકારી હરિ. વારમ વારી વિમલ નામ રટે વારમ સહિત તરશે પ્રભુ જય